श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय पांच। मार्कंडेय जी ने पिता नो उपदेश समय निरूपण। मार्कंडेय द्वारा भगवान की स्तुति अने भगवान नु मार्कंडेय जी ने भगवत भक्तों ना लक्षण कहीने वरदान आपू। नारद जी पूछू, हे ब्राह्मण, पुराणों में एवं सांभळवामां आवे छे के चिरंजीवी महामुनि मार्कंडेय आ जगतना पलय काल में भगवान विष्णुनी मायाना दर्शन कर्या हता, तेथी ए विषय मने कहो। श्री सनकजीए कह्युं, हे नारदजी, हूँ ते सनातन कथानुं वर्णन करीश, तमे सावधान थईने सांभळो। मार्कंडेय मुनि साथे संबंध राखनारी आ कथा भगवान विष्णुनी भक्तिथी परिपूर्ण छे। साधु शिरोमणि मृकंडुए तपस्याथी निवृत्त थया पछी लग्न करीने प्रसन्नतापूर्वक गृहस्थ धर्मनु पालन शुरू कर्यु। तेओ मन तथा इंद्रियों ने संयम राखीने सदा प्रसन्न रहता ने कृतार्थता अनुभव करता था। तेमना पत्नी अति पवित्र कार्यकुशल ने निरंतर पति सेवा में तत्पर रहता था। तेओ मन वाणी अने शरीर थी पण पतिव्रत धर्मनु पालन करता था। यथा समय तेमने भगवानना तेजोमय अंशथी युक्त गर्भ धारण कर्यु अने 10 महीना पछी एक तेजस्वी पुत्र ने जन्म आप्यो। महर्षि मृकंड उत्तम लक्षणों थी सुशोभित पुत्र ने जोईने बहु प्रसन्न थया। तेमणे विधिपूर्वक मंगलमय जातकर्म संस्कार संपन्न कराव्या। मुनिनो ते पुत्र शुक्ल पक्षना चंद्रमानी जेम दिवसे दिवसे वधवा लाग्यो। हे विप्रवर, त्यार पछी 5मा वर्ष में प्रसन्नतापूर्वक पुत्रना उपनयन संस्कार करीने वैदिक धर्म संहिता नु शिक्षण आप्यु अने कह्यु, बेटा, ब्राह्मणों ना दर्शन थाय त्यारे सदा विधिपूर्वक तेमने नमस्कार करवा जोईए। त्रणे समय सूर्य ने जलांजलि आपीने तेमनी पूजा करवी अने वेदों ना स्वाध्याय पूर्वक वेदोक्त कर्मों नु पालन करता रहेवू जोईए। ब्रह्मचर्य तथा तपस्या द्वारा सदा श्री हरिनी आराधना करवी जोईए। दृष्ट पुरुषों साथे वार्तालाप वगैरह निषिद्ध कर्मनो त्याग करवो जोईए। भगवान विष्णुनी भक्ति करनारा साधु पुरुषों साथे रहेवू जोईए। कोईनो पण द्वेष करवो योग्य नथी। सर्वना हितमां तत्पर रहेवू जोईए। हे वत्स, यज्ञ अध्ययन अने दान कर्म तमारे सदा करवो जोईए। आ प्रमाणे पिताना आदेश मेळवीने मुनीश्वर मार्कंडेय नित्य निरंतर भगवान विष्णुनु चिंतन करता रहीने स्वधर्मनु पालन करवा लाग्या। महाभाग मार्कंडेय धर्मानुरागी अने बहु दयालु हता। तेओ मनने वशमां राखनारा अने सत्य प्रतिज्ञ हता। तेओ जितेन्द्रिय शांत महाज्ञानी अने संपूर्ण तत्वना मर्मग्न हता। तेमणे भगवान विष्णुनी प्रसन्नता माटे अति कठोर तपस्या करी। बुद्धिमान मार्कंडेय आराधना करवाथी जगदीश्वर भगवान विष्णुए तेमने पुराण संहिता बनावानु वरदान आप्यु। चिरंजीवी मार्कंडेयजी सुदर्शन चक्रधारी देवादिदेव भगवान विष्णुना महान भक्त ने तेमना तेजना अंश हता। जे अध्याय 5 श्लोक 6 एटले कि पाछला अध्याय 4 वात पहला ज कहेवामां आवी हती। हे ब्राह्मण, आ संसार ज्यारे 91 जलमां विलीन थई गयो ते समये पण तेमने पोतानो प्रभाव देखाड़वा माटे भगवान विष्णुए तेमनो संहार न कर्यो। मृकंड पुत्र मार्कंडेय बहु बुद्धिमान अने विष्णु भक्त हता। भगवान श्री हरि ज्यां सुधी शयन करता रह्या त्यां सुधी मार्कंडेयजी त्यां उभा रह्या। ते समयनो माप कहू छू, सांभळो। 15 निमिषनी एक काष्ठा थाय छे। हे नारदजी, 30 काष्ठानी एक कला अने 30 कलानी एक क्षण थाय छे। 6 क्षणोनी एक घड़ी मानवामां आवी छे। 2 घड़ीनुं एक मुहूर्त अने 30 मुहूर्तनो एक दिवस थाय छे। 30 दिवसनो एक मास थाय छे अने 1 मासमां 2 पक्ष होय छे। 2 पक्षनी एक ऋतु अने 3 ऋतુઓનું એક અયન મનાય છે। 2 અયનનું 1 વર્ષ થાય છે, જે દેવતાઓનો 1 દિવસ છે। ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયન તેમની રાત્રિ છે। મનુષ્યના 1 માસ બરાબર પિતૃઓનો 1 દિવસ થાય છે। તેથી સૂર્ય અને ચંદ્રમાના સંયોગમાં અર્થાત અમાવસ્યાના દિવસે ઉત્તમ પિતૃકલ્પ જાણવું જોઈએ। 12,000 દિવ્ય વર્ષોનો એક દૈવત યુગ થાય છે। 2000 દેવતયુગ બરાબર બ્રહ્માના એક દિવસ રાત્રિનું પ્રમાણ છે. તે મનુષ્યોને માટે સર્જન અને પ્રલય બંને મળીને બ્રહ્માનો દિવસ રાત રૂપી એક કલ્પ છે. 71 દિવ્ય ચતુર્યુગનો એક મન્વંતર થાય છે અને 14 મન્વંતરોથી બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે. હે મુને, જેટલો મોટો બ્રહ્માજીનો દિવસ હોય છે તેટલી જ મોટી તેમની રાત્રિ હોય છે, તેટલી જ મોટી તેમની રાત્રિ પણ હોય છે. હે વિપ્રવર, બ્રહ્માજીની રાત્રિના સમયે ત્રણેય લોકોનો નાશ થઈ જાય છે. માનવ વર્ષગણના પ્રમાણે તેનું જે પ્રમાણ છે તે સાંભળો. હે મુને, 1000 ચતુર્યુગ એટલે 4000 યુગનો બ્રહ્માજીનો એક દિવસ હોય છે. એવા 30 દિવસનો એક માસ અને 12 મહિનાનું તેમનું એક વર્ષ સમજવું જોઈએ. આવા 100 વર્ષમાં બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે. તેમના સમય પ્રમાણ અનુસાર તેમની સંપૂર્ણ આયુનો સમય 2 પરાર્ધનો હોય છે. બ્રહ્માજીના 2 પરાર્ધ ભગવાન વિષ્ણુને માટે એક દિવસ સમજવો જોઈએ, એટલા જ તે પ્રમાણની તેમની રાત્રિ હોય છે. મૃકંડ નંદન માર્કંડેજી તેટલા સમય સુધી તે ભયંકર એકાણોના જળમાં ભગવાન વિષ્ણુની શક્તિથી બળવાન થઈને સૂકા પાંદડાની જેમ ઊભા રહ્યા. તે સમયે તે શ્રીહરિની સમીપ પરમાત્મ તત્વનું ધ્યાન કરતા રહીને સ્થિત હતા. ત્યાર પછી પ્રલયકાળનો અંત સમય આવવાથી યોગ નિંદ્રાથી મુક્ત થઈને શ્રીહરિએ બ્રહ્માજી રૂપે આ ચરાચર જગતનું સર્જન કર્યું. જળનો ઉપસંહાર અને જગતની નૂતન સૃષ્ટિ જોઈને માર્કંડેયજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે અત્યંત પ્રસન્ન થઈને શ્રીહરિના ચરણોમાં પ્રણામ કર્યા. મહામુનિ માર્કંડેય મસ્તક પર અંજલિ બાંધીને હાથ જોડીને નિત્યાનંદ સ્વરૂપ શ્રીહરિના પ્રિય વચનો દ્વારા સ્તુતિ કરી માર્કંડેયજી બોલ્યા, જેમના હજારો મસ્તક છે, રોગ શોક વગેરે વિકારોથી જે સર્વથા રહિત છે, જેમનો કોઈ આધાર નથી, સ્વયં તે જ સર્વના આધાર છે, તથા જે સર્વત્ર વ્યાપક છે, મનુષ્ય દ્વારા સદા પ્રાર્થિત થનારા તે ભગવાન નારાયણ દેવને હું સદા પ્રણામ કરું છું. જે પ્રમાણોથી પર અને જરાવસ્થા રહિત છે, નિત્ય અને સચિદાનંદ સ્વરૂપ છે, તથા જ્યાં કોઈ તર્ક યા સંકેત કામ આપતો નથી, તે ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું. જે પરમ અક્ષર નિત્ય વિશ્વના આદિકારણ તથા જગતના ઉત્પત્તિ સ્થાન છે, તે સર્વ તત્વમય શાંત સ્વરૂપ ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું. જે પુરાતન પુરુષ સર્વ પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન અને સંપૂર્ણ જ્ઞાનના એકમાત્ર આશ્રય છે, જેમનું સ્વરૂપ પરથી પણ અતિ પર છે, તે ભગવાન જનાર્દનને હું નમસ્કાર કરું છું. જે પરમ જ્યોતિ પરમધામ તથા પરમ પવિત્ર પદ છે, જેમની પ્રત્યેકની સાથે એકરૂપતા છે, તે પરમાત્મા જનાર્દનને હું પ્રણામ કરું છું. સતચિત અને આનંદ જેમનું સ્વરૂપ છે, જે સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિ દેવતાઓને માટે પણ પરમ પદ છે, તે સર્વ સ્વરૂપ શ્રેષ્ઠ સનાતન ભગવાન જનાર્દનને હું નમસ્કાર કરું છું, જે અગુણ નિર્ગુણ શાંત માયાળો અને વિશુદ્ધ માયાના અધિપતિ છે, તથા જે રૂપરહિત હોવા છતાં પણ અનેક રૂપવાળા છે, તેવા ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું. જે ભગવાનનું જે ભગવાન આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે, તે આદિદેવ ભગવાન જનાર્દનને હું નમસ્કાર કરું છું. હે પરેશ, હે પરમાનંદ, હે શરણાગત વત્સલ, હે દયાસાગર, મારી રક્ષા કરો. હે મનવાણીથી અતીત પરમેશ્વર, હું તમને નમસ્કાર કરું છું. હે વિપ્રવર નારદજી, શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા જગદગુરુ ભગવાન વિષ્ણુ આ પ્રમાણે સ્તુતિ કરનારા માર્કંડેયજીથી અતિ પ્રસન્ન થઈને બોલ્યા. શ્રી ભગવાને કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, સંસારમાં જે ભક્તો મુજ ભગવાનની ભક્તિમાં ચિત્ત જોડી રાખે છે, તેમના પર સંતુષ્ટ થઈને હું તેમની સદા રક્ષા કરું છું. એમાં સંદેહ નથી, ભગવદ રૂપથી પોતાને છુપાવીને હું જ સદા સર્વની રક્ષા કરું છું. માર્કંડેયજી પૂછ્યું, માર્કંડેયજીએ પૂછ્યું, હે ભગવન, ભગવદ ભક્તના લક્ષણ કેવા છે, કયા ધર્મથી મનુષ્ય ભગવાનના ભક્ત બને છે, એ હું સાંભળવા ઈચ્છું છું, કારણ કે આ વાત જાણવાની મારી બહુ જ ઉત્કંઠા છે. શ્રી ભગવાને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, ભગવદ્ ભક્તોના લક્ષણ બતાવું છું, સાંભળો. તેમના પ્રભાવ અર્થાત મહિમાનું વર્ણન કરોડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી. જે પ્રાણી માત્રના હિતેશી છે, જેમને અન્યના દોષો જોવાની આદત નથી, જે ઈર્ષા રહિત મન ઇન્દ્રિયોને વશમાં રાખનારા નિષ્કામ તથા શાંત છે તે જ ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે મન વાણી તથા ક્રિયા દ્વારા અન્યને કદી કષ્ટ આપતા નથી તથા જેમનો કશુંય સંગ્રહ કરવાનો અથવા ગ્રહણ કરવાનો સ્વભાવ નથી તે ભગવદ્ ભક્ત છે. જેમની સાત્વિક બુદ્ધિ ઉત્તમ ભગવદ્ સંબંધી કથા વાર્તા સાંભળવામાં સ્વાભાવિક જ જોડાયેલી રહે છે તથા જે ભગવાન અને તેમના દાસોના પણ દાસ હોય છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે શ્રેષ્ઠ માનવ માતા પિતા પ્રત્યે ગંગા અને વિશ્વનાથનો ભાવ રાખીને તેમની સેવા કરે છે તે પણ શ્રેષ્ઠ ભગવદ્ ભક્ત છે. જે ભગવાનના પૂજનમાં રત છે, જે તેમાં સહાયક થાય છે તથા જે ભગવાનની પૂજા જોઈને તેનું અનુમોદન કરે છે તે ઉત્તમ ભક્ત છે. જે વ્રતિઓ તથા યતિઓ સેવામાં સંલગ્ન તથા પરાઈ નિંદાથી દૂર રહે છે તે શ્રેષ્ઠ ભાગવત છે. જે શ્રેષ્ઠ મનુષ્ય સર્વને માટે હિતકારક વાણી બોલે છે અને સવદૃષ્ટિ ગુણોને ગ્રહણ કરે છે તે સંસારમાં ભગવદ્ ભક્ત મનાય છે. જે શ્રેષ્ઠ માનવ પ્રાણી માત્રને આત્મવત જુએ છે તથા શત્રુ અને મિત્રમાં પણ સંભાવ રાખે છે તે ઉત્તમ ભગવદ્ ભક્ત છે. જે ધર્મશાસ્ત્રના વક્તા સત્યવાદી તથા સાધુ પુરુષોના સેવક છે તે ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ છે. જે પુરાણોની વ્યાખ્યા કરે છે, જે પુરાણોનું શ્રવણ કરે છે અને પુરાણોના વક્તામાં ભક્તિ રાખે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે મનુષ્ય સદા ગાયો તથા બ્રાહ્મણોની સેવા કરે છે અને તીર્થયાત્રા કરતા રહે છે તે શ્રેષ્ઠ ભગવદ્ ભક્ત છે. જે મનુષ્ય બીજાની ઉન્નતિ જોઈને પ્રસન્ન થાય છે અને ભગવાનના નામ જપ કરતા રહે છે તે ઉત્તમ ભાગવત છે. જે બગીચા લગાવે છે, તળાવ અને પરબની રક્ષા કરે છે તથા વાવ કૂવા બનાવડાવે છે તે ઉત્તમ ભક્ત છે. જે તળાવ અને દેવ મંદિર બનાવડાવે છે તથા સતત ગાયત્રી મંત્રના જપ કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે હરિનામનો આદર કરે છે તે સાંભળીને અત્યંત હર્ષનો અનુભવ કરે છે અને પ્રસન્ન થઈ જાય છે તે શ્રેષ્ઠ ભગવદ્ ભક્ત છે. જે મનુષ્ય તુલસીનો બગીચો જોઈને તેને નમસ્કાર કરે છે અને કાનોમાં તુલસી કાષ્ઠ ધારણ કરે છે તે ઉત્તમ ભગવદ્ ભક્ત છે. જે તુલસીની ગંધ સૂંઘીને પ્રસન્ન થાય છે તે પણ શ્રેષ્ઠ ભક્ત છે. જે વર્ણાશ્રમ ધર્મના પાલનમાં તત્પર અતિથિઓનો સત્કાર કરનારા તથા વેદાર્થના વક્તા હોય છે તે શ્રેષ્ઠ ભાગવત છે. જે ભગવાન શિવને પ્રેમ કરનાર, શિવના ચિંતનમાં જ આસક્ત રહેવાવાળા તથા શિવજીના ચરણોની પૂજામાં તત્પર તથા ત્રિપુંડ ધારણ કરનારા છે તે પણ શ્રેષ્ઠ ભક્ત છે. જે ભગવાન વિષ્ણુ તથા પરમાત્મા શિવનું નામ જપ કરીને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે બહુ દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મહાદેવજી અથવા ભગવાન વિષ્ણુનું ઉત્તમ ભક્તિ વડે યજન કરે છે તે શ્રેષ્ઠ ભગવદ્ ભક્ત છે. જે ભણેલા શાસ્ત્રોનો બીજાના હિત માટે ઉપદેશ કરે છે અને સર્વત્ર ગુણગ્રાહી છે તે ઉત્તમ ભક્ત છે. પરમેશ્વર શિવ તથા પરમાત્મા વિષ્ણુમાં જે સમબુદ્ધિ રાખે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે શિવની પ્રસન્નતા માટે અગ્નિહોત્રમાં તત્પર પંચાક્ષર મંત્રના જપમાં રત તથા સતત શિવજીનું ધ્યાન કરે છે તે ઉત્તમ ભાગવત છે. જે જલદાનમાં તત્પર, અન્નદાનમાં સંલગ્ન તથા એકાદશીનું વ્રત કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે ગૌદાન કરે છે, કન્યાદાન કરે છે તથા ભગવાનની એટલે કે મારી પ્રસન્નતા માટે સત્કર્મ કરે છે તે શ્રેષ્ઠ ભગવદ્ ભક્ત છે. હે વિપ્રવર માર્કંડેય, અહીં થોડા જ ભક્તોનું વર્ણન કર્યું છે. હું પણ 100 કરોડ વર્ષોમાં પણ તે બધાનું સંપૂર્ણ વર્ણન કરી શકું એમ નથી. તેથી હે વિપ્રવર, તમે પણ સદા ઉત્તમ શીલવાન બનો, પ્રાણી માત્રને આશ્રય આપો, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખો, સર્વના પ્રતિ મૈત્રીભાવ રાખીને ધર્મનું આચરણ કરો, ફરી મહાપ્રલય કાળ સુધી સર્વધર્મોનું પાલન કરતા રહીને મારા સ્વરૂપના ધ્યાનમાં તત્પર રહીને તમે પરમ મોક્ષને પ્રાપ્ત થઈ જશો. દેવતાઓના સ્વામી દયાસિંધુ ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત માર્કંડેયને આ પ્રમાણે વરદાન આપીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મહાભાગ માર્કંડેયજી સદા ભગવાનની ભક્તિમાં રત રહીને ઉત્તમ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેમણે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિધિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. પછી મહાક્ષેત્ર શાલિગ્રામ તીર્થમાં ઉત્તમ તપસ્યા કરી અને ભગવાનના ધ્યાન દ્વારા કર્મબંધનનો નાશ કરીને પરમ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. તેથી ભગવાનની આરાધના કરનાર ભક્ત પુરુષ સમસ્ત પ્રાણીઓનો હિતકારી હોય છે. તે મનથી જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે બધી નિસંદેહે પ્રાપ્ત કરી લે છે. સનકજી કહે છે, હે વિપ્રવર નારદ, તમે જે કંઈ પૂછ્યું હતું તે મુજબ આ બધું ભગવદ્ ભક્તિનું મહાત્મ્ય મેં તમને કહી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ચાહો છો? શ્રી નારદ પુરાણ બોલો ભાગ ભાગ એક અધ્યાય પાંચ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.